આટલો રિઝલ્ટ થઈ દે, કેટલી મુશ્કેલ થઈ જાય. પછી બીજી બાજુ ખરાબ દેખાય ને, એટલે પેલા જોડે ઝઘડો થાય. શું થાય? સરસ હવે ને, કારણ કે માની બેઠા છું હું જ છું. આ હું છું એ ખોટું નથી, રિલેટિવ વ્યૂ પોઈન્ટ કીએ છે આપણે, રિયલ વ્યૂ પોઈન્ટ, રિયલી સ્પીકિંગ આપણે નથી. આ જગત નો ધર્મ શીખવાડવામાં આવે છે ને, એ બધો લૌકિક ધર્મ છે. લૌકિક ચાલુ લૌકિક ધર્મ માં આવે ત્યાર પછી અલૌકિક ધર્મ ને સમજવા માટે પાત્ર થાય. શું થાય ને? બાકી આ ધર્મ બધા ચાલે છે તો લૌકિક છે. શું છે? એનું ફળ થશે, સંસાર ફળ મળે, એનો આવતા બહુ સારી જગ્યા મળે, મોટર મળે, ગાડીઓ મળે, તો સર્વ દુઃખો થી મુક્તિ ના થાય. સર્વ દુઃખો નો અભાવ હોવો જોઈએ. દરેક જીવ સુખ ને જ ખોળે છે. તેને ખોળે જીવ માત્ર દુઃખ, દુઃખ ગમતું જ નહીં કોઈ જીવ. અને સુખ પાસે કેવું જોઈએ? એની પછી ક્યારે દુઃખ ના આવે એવું જોઈએ. અક્ષય સુખ જોઈએ. અક્ષય સુખ, હા, અક્ષય સુખ જોઈએ. સ્વભાવ છે ને, સુખ સ્વરૂપ છે ને. અને પોતે માની બેઠું મણી દીધું, મણી દીધું પોતે વિનાશી, તેમાં અક્ષય કેવી રીતે પ્રાપ્ત થાય? પોતે સનાતન ત્યારે સનાતન સુખ ઉત્પન્ન થાય. પોતે વિનાશી, રંગ બિલીફ છે. હું મણી બી છું એ રંગ બિલીફ છે. આનો ધણી છું રંગ બિલીફ, આનો બાપ છું એ રંગ બિલીફ. તો એ રંગ બિલીફ જાણી કરી ફ્રેકચર કરી આપે, રાઈટ બિલીફ બેસાડી આપે. રાઈટ બિલીફ, રાઈટ બિલીફ બેસાડી કરી ને આપે. હે પડે રંગ બિલીફ થી જગત ઉભું થઈ ગયું. તમે પોતે જ પરમાત્મા સુખમ પાર જ નથી. ત્યાં આગળ હું જ મણી બી છું, મણી બી છું, મણી બી છું. મણી બી તો નામ પાડી દઈ આગળ, તે પોતાને ખબર ના હોય, પોતાની સંમતિ ના લીધી હોય. સંમતિ લઈને કરતા છે નામ પાડતા. નામ પાડે તારે એની સંમતિ છે. જે નામ આપે છે માની લે પાસે, પોતે માની લે કરે. અને હું આ નોય તી એક ના, હું એ જ મને આ બધા જ કે છે ને. રસી થાય તો ઇફેક થઈ જાય છે, એવી ઘાડ ઇફેક થઈ જાય છે કે મને બેભાન પણ રહે છે માણસ. પછી ઉગાડી માંથી ઊંઘ્યા કરે, ઉગાડી માંથી ઊંઘતા જોયા કરે ને. પરલોકમાં મારું શું થશે એનું હિતનું ભાન જ નથી. બસ છોકરા જેમ આવે તેમ છોકરે જ રાખે, જેમ આવે તેમ છોકરે જ રાખે. બે ભાન પડે શું જવાબદારી જેવી કશું ભાન. અને કરતા માણસ પોતાની જાત મેં કર્યું. આગળ તમે મારી વિશે શું કરેલું? અત્યાર સુધી બિઝનેસ ધંધો કરે છે. હા, પણ તમે કર્યું ખરું ને? કમે કમે હતા કે શું કમે? ખોટ જાય ને ત્યાં ભગવાન નામ દે, ગ્રહો રાશિ છે. નહીં તો મારા ઘરે છોકરાની વહુ આવી છે, ગોર બગીચ કે છે. શું કે? પછી બહનું કાઢે ખોટ જાય તારે, કાઢે ના કાઢે કે ના કાઢે? તમારે તો હરી પોતે ગરવા રસ્તે ખાય. શું કરે? ગરવા રસ્તે આખોની બહુ ટેસ્ટ પડી ગયેલો હોય. અને જયારે ખોટ જાય ને તાર તાર ભમસાતી બેસી જઈને હું શું કરું? ભગવાન રોસ્યા છે, ગ્રહો રોસ્યા છે. તને યાર બહાર કેમ તને બેસ ને? અહીંયા એટલે આ જોવાની વસ્તુ છે. કોણ જોવાની વસ્તુ? ત્યાં કઈ ગાળ દેવાની વસ્તુ છે જોવા જઈ. પણ આ વાંખે ના દેખાય, આ તો સાંભળા નહીં હોય. એ જે દિવ્ય ચક્ષુ થી દિવ્ય ચક્ષુ એને આપેલા એના જોવા જેવી વસ્તુ ના આ જગત માં જોવા જેવી વસ્તુ ના આવે. પણ આ વસ્તુ શું ગટરમાં નાખી દેવાની ને? એને કરવાની છે જે જોવા જેવી ના હોય ને એને ગટરમાં નાખી દેવાની. જોતા ગમે નહી ત્યાં શું કરવાની? નાખી દેવાની. ભગવાન જીવ શકાય, ભગવાન ને મોક્ષ માટે શું તફાવત? ભગવાન જોઈ શકાતા હોય તો પછી ભગવાન અને મોક્ષ વચ્ચે તફાવત શું? કશે તફાવત નથી, કોઈ જાત નહીં તફાવત. જોવું તમારે તમારી ભાષામાં સમજો, જોવાની જે વસ્તુ છે તે તમારે તમારી ભાષામાં સમજો. તમે દેખાય છે એવું દેખાતું છે, આ વસ્તુ દેખાય છે ને એટલે બધી ભ્રાંતિ છે. શું છે ખરું? બીજે તરફ શું દેખાય? ખરું શું કહ્યું? કે આ ભગવાન ને આ ભગવાન નહીં. શું કહ્યું? બે ભાગ જુદા દેખાય છે. અમૂર્ત છે. શું છે? એટલે વાંચ થી રૂપ રૂપી વસ્તુ થી દેખાય નહીં, અરૂપી થી દેખાય. અરૂપી દર્શન થી દેખાય. કેવું? અરૂપી દર્શન. હા, અરૂપી જ્ઞાન થી જણાય અને અરૂપી ચારે તે ઓળખાય. ભગવાન રૂપી નથી, તમે પોતે જ ભગવાન. ભગવાન નથી તેથી જો ને આનો ધણી થયું, આ છોકરા બાબો જો બધા આરો ભારો ભારો ભારો કલ્પનાઓ બધી કરી છે. તમે કઈ થયા છો? નહીં થયા લાખો વાર થયા ને, હવે થવાનું શું બાકી રહ્યું? બાકી નહીં રહ્યું. આનું આજ ઘટમાર કરી, આનું આજ ઘટમાર કરી, બાકી જ રહ્યું. જે સમજવાનું છે એ જ બાકી રહી. હા, ચિંતા થી દુઃખ થાય એટલે ના ગમે. મારું કહેવાનું કે પોતાનું સ્વરૂપ નથી આ દુઃખી, પોતાનું સ્વરૂપ નથી આ દુઃખ. ભૂલા ભૂલા પડ્યા છીએ. શું થયું? એ દુઃખ નું કારણ પોતાના રસ્તામાં અંદર સુખ જ છે. શું કહ્યું? ભૂલા પડેલા રસ્તે તારે કોક ફરો આવું પ્રકાશ રૂપી જ્ઞાની પુરુષ થી જાય તારે છુટકારો કરાવડાવે. કેવું? તને ચિંતા કોઈ નહીં થઈ? કેટલા વર્ષે? 4 વર્ષ. સમજ છે ને? ચિંતા ન થવી એનું ભાન હોવું, ચિંતા ન થવી એનું ભાન હોવે તે બીજી ચિંતા નથી? ચિંતાનું રૂપ નથી? ના, ચિંતા તો ઇગોઇઝમ છે. ખાલી ઇગોઇઝમ ભગવાન થી જુદા પડી પોતાના સ્વરૂપ થી, પોતાના સ્વરૂપ. અને તે ઇગોઇઝમ હું ચલાવનાર. શું કે છે? આ સંદાસ જવાની શક્તિ એને હું ચલાવી શકું. ઇગોઇઝમ છે ચિંતા. એ મોટરમાં જવું છે રસુલાબાદ. રસુલાબાદ મોટરમાં જવું છે. રસુલાબાદ જાય છે? રસુલાબાદ. રસુલાબાદ રહો છો? ના, રહું છું. જાય બધા લોકો ના સમજ પડ્યા. બ્રહ્મભટ્ટ ને બધા આવે, બ્રહ્મ ક્ષત્રિય આવે, બ્રહ્મભટ્ટ આવે. સમજાવવું પડે ને, આમાં શું કહીએ છીએ સમજવું પડે ને. બીજા તો બધું જ નહીં ને. આ તો છેલ્લો સ્ટેશન ની વાત છે. કેવી છે? લાસ્ટ સ્ટેશન ની વાત. તમે રસુલાબાદ કહ્યું ને એટલે સમજી ગયો. તમારે પેલા હવે બ્રહ્મભટ્ટ બ્રહ્મભટ્ટો એકલો હું ગયેલો છે. એકલો બહુ વર્ષ 30-40 વર્ષ. કપાળ તો લખ્યું હોય 2 વર્ષ ચાલે એવી. 3 વર્ષ સાહેબ ના પીવાય? ના થાય. અને આપડે તો બધું રામચંદ્રજી ને કેટલા વર્ષ થયા? લાખો લાખો લાખો વર્ષ થઈ ગયા. ના એ તો બધા નહીં થયા, પણ 70,000 વર્ષ થયા ને રામચંદ્રજી ને કાળ કર્યો. સમજ જોયું ને એ પોતાની 14,000 વર્ષ ની તો એમને આવી કશું. એટલે આમ તો જન્મ થયા 30,000 વર્ષ થયો. હવે રામચંદ્રજી નું કોઈ કોઈ ભગવાન ને 5,000 વર્ષ નું હોય છે, કોઈ 4,000 વર્ષ ની હોય છે. તો મુદત ગયા પછી કામ કરે ખરું ના કરે? નઈ જેવું જેવું ફળ ના આપે ને. તમે હું ગળી ગયા તમે? હા, આ દવા દવામાં જેમાં હોય છે ને એવું અમે ખરું નહીં. હા તો સમજાય તમે? હા, પછી લોકો જૂની દવા પીવે તો કોઈ નાય ના કહેવાય? વાત તો સમજવી પડશે ને. આજ બોલતા બોલતા છે. હા, સરપ્લસ ટાઈમ ભરે ને. મારે કઠણ માટી ના ગમે તો એનો ઉપાય નહી. બાકી અસર ના થાય તો એને ગભરાશે ને. અસર તો બહુ રૂઢ થઈ ગયું હોય ને તો પછી એવું ઘણો કાળ લાગે છે. આપણે તો ઘણો કાર્ય લાગેલો નથી. આપણે તો આ પાણી જેવું છે કે તરત ગમે તે પથ્થર ને વગાડી નાખે એવું પાણી. કારણ કે આ તો નિર્વિકલ્પ પાણી છે. કેવું છે? નિર્વિકલ્પ પાણી છે. કેવું? તમને ગમે છે? ગમે એટલે બે હો. તમને એવું ગમે છે? ભગવાન ની વાત સત્સંગ કોને ના ગમે? ભગવાન ની વાત સત્સંગ કોને ના ગમે? દીકરા હતા કોને સંભળાય છે? તદ્દન ખોટી વસ્તુ નથી. જબાઈ સસરા ને પજવતો હોય તો સસરો મોં પાડે ખોટી વસ્તુ નથી, પણ વાસ્તવિક નથી. તેવું કોઈક પછી આમ ખોટું નથી તો વાસ્તવિક છે. વાસ્તવિક નથી, રિલેટિવ છે. કેવું છે? ઘડી પછી એનું નામ નિશા દેવાનું નથી, પછી બીજું નવું જ ઉત્પન્ન થશે. શું થયું? પણ છતાં અસરવાળું છે. શું છે? જે અસરવાળું હોય તેને ખોટું પણ નથી કહે ને. અસર થાય ને કે ના થાય? હા, એને ખોટું કેમ કરી કહેવાય? આજે કરતા પદ નો જે આરોપ છે ને કે આપણે કરતા જ નથી હોતા, પણ આ એ ભાન નથી આવતું. તમે હવાથી હજી તમારે તમે શું કરી શકો એમ છો એ મને કહો. તમે અત્યારથી ઘેરની વાત છે. સવારથી માણસ ને 24 કલાકમાં જે ક્રિયા છે ને એનું બીજા દાડે એનું પછી એનું એમ ચાલ્યા જ કરે છે. પણ એક દાડો શું તમે કામ કરી શકો? બિઝનેસ ઘરના ધંધા પાણી. એમ કે ધંધા પાણી પછી કોઈ દાડો ખોટ આવે ખરી? એમાં આવે તમે કરતા ખોટ ના આવે ને? તમે ખાતા પીતા હોય ને તો રોગે ના થાય. શું કહે? તમે સુઈ જતા હોય ને તમે ઉઠતા હોય તો તમે ઉઠતા ઉભા આપડે કઈ ભાઈ કેમ તમે આજુ મોડું આવું દેખાય છે? ઉજાગરો થયો? ઉજાગરો કેમ થયો? તમે ઉઈ ગયા તને કઈ હું ના આવી ભાઈ. તમે હું ના આવે પછી તમને હું કેમ ના આવે છે? હું ના આવે એવું ખરું? મને એવું તો પોતાની સત્તા નથી, સંદાજ અને સત્તા નથી. માની બેઠો છે મનમાં ત્યાં બધું હું કરું છું. શું કહ્યું? બીજી સત્તા કામ કરી રહી છે ને આપડે એમ માનીએ, આપડે આરોપણ કરીએ કે અમે કર્યું. ઘણા પર આપણે ધારણ થતું નથી એવું તમને નહીં બન્યું? થાય છે, ધારણ થાય છે તે ખોટું છે, અને ધારણ નથી થતું તે વાત ખોટી. બીજી શક્તિ ની અસર છે. શું છે? આપડા લોકો પ્રાયોજ ને પુરસાદ ને માનો? તમે પ્રાયોજ ને પુરસાદ ને માનો છો? માનવું પડે એમ. કેટલા ભાગ ને પ્રારબ્ધ કહો છો? કઈ શકાય નહીં. કેટલા ભાગને એવું શું કહી શકાય કે આપ કેટલા ભાગને ઘણી વખત ઘણું કામ કરે છે તો નિષ્ફળ થઈ જાય, ઘણી વખત સામાન્ય કામ માં ઘણો લાભ થઈ જાય. પુરસાદ છે ને કહો છો બધી સમજવાની વાત વાતો છું બધી એની એની યથાખ્યાત સમજાયું નથી. શું યથાખ્યાત આવી ગયું ને તો બધું વાત ઉકેલ આવે નહી તો આ તો ઉકેલ જ ના આવે ને. પ્રયત્ન પુરસાદ નો ભેદ બહુ ઊંડો છે એ નથી સમજાયો માની બધા પહેણા જાય છે ને તાર ભાઈ ને શું કે છે આમ ફરો છે આમ ફરો છે એ પુરસાદ કરે છે નહી. અને પછી મહીથી જયારે ઝઘડી ઝઘડાવાય નીકળી તા કઈ મારા પ્રયાસ ના ખેલ કે મહી ઝઘડાવાય નીકળી ના નીકળે અને તીકડે ખબર ના હોય કે આ થઈ ટૂંકો છે તે પછી ખબર પડે આ ટૂંકો તાર તમે દેખાડે કે નહીં તીકડે તમે તો આમ ફરવાનું કહેતા ફરવાનું કહેતા હાથ નતા જોતા અરે જો ઉડાવ્યું કે જાડી છે પાથરી છે ચીંગડી છે કે ઊંચી છે ભેંસ જોવા નીકળ્યા હોય તો ભેંસો છે આ ભેંસો છે પુરુષો તો કહો અને સ્ત્રીઓ બિચારી નખત નહી સ્ત્રીઓ નખત તો તારે અમે એવું કર્યું હતું હો જણ 150 જણ રાજા ઉભા રાખે ને પછી પાસ કરે એવું એક ઘંટક કરતો પાસ થયો થયો એટલે બધા ઉડાડી ગયા શું કહ્યું એ કરવા બાકી નહીં રાખ્યું 150 જણ ઉભા રાખે કેટલા અને બધા રાજા જાહેર થઈને મારી પર નાખે એને કઈ લાગે નહીં રાખ્યું આ પોલીસ થોડે નહીં ને વર્મા સ્વયંવર સિંહ વખત આવ્યો તારે એવું ના અમને વખત આવ્યો તા આ કે આમ ફેર કે છે આમ ફેર કે દરેક દિન પર રીતે કહી જતું ભેસ વેસ છે કે શું છે આવું અપમાન કેમ કરાય ઘોર અપમાન કરાય સ્ત્રી જાતિ તો દેવી છે ભલે આપણે આપણને તે ત્યાં સ્વયં વર મૂર્ખ બનાવ્યા હોય પણ આપણે એને ના બનાવી શકીએ શું કહ્યું આપણે એટલું એટલું મહત્વ હોય છે ને પુરુષ તરીકે આપણું લગ્નિટી એટલી હોવી જોઈએ જાણવા માટે તો આટલું ભાડું ઘટ્યું શિહોરી થઈ 7-8-10 રૂપિયા ભાડું થાય 7-8-10 રૂપિયા ભાડું થાય આ કાયમ માટે અને આજે બહાર જે જતું રહે સાક્ષાત થયા પછી તે તું ફરી એની મેરે 2-5 વર્ષ પછી પાછી આવે એ જુદું છે ને આ જુદું છે નુકસાન આવે તો લાગે ભૂલ કરી છે નુકસાન ના આવે તો લાગે ભૂલ કરી છે નુકસાન આવે તો લાગે ભૂલ કરી છે તારે ખબર પડે નહીં પણ ન્યાય કરનારું કોણ અમે ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ ન્યાય કરે ન્યાય કરનાર માણસ દેખાડે કે આ તારી ભૂલ છે તો સમજાય તો કબૂલ કરે કબૂલ ના કરે ભૂલ કોઈ કબૂલ કરે નહીં આ દુનિયામાં તો એને જો સમજણ પાડે તો કબૂલ કરે એટલે તમે પોતે જજ છો તમે પોતે જ આરોપી છો ને તમે પોતે વકીલ છો બોલો કે કેટલી ભૂલો બહાર નીકળે તમે પોતા જજ અને પોતે વકીલ પોતે આરોપી કેટલી ભૂલો નું સ્ટેટમેન્ટ આપી દેટમેન્ટ છે ને એટલી ભૂલો છે બધી પોતે જજ ને પોતે વકીલ ને પોતે આરોપી એવી રીતે ભૂલો આ ભૂલો જાય ને તો પોતાનું ભગવાન પદ પ્રાપ્ત થયું છે આ ભૂલો લઈને જીવ પચશે અને આ ભૂલો જાય શિવ પદ થાય પ્રાપ્ત શું કહ્યું ભૂલો ને દેખાતી દેખાતી પોતે જજ પોતે વકીલ બોલ જજ કે છે કે આ ભૂલ કહેવાય, તારે હવે વકીલ ભૂલ નો ભંડાર, ભૂલ નો ભંડાર પછી એટલે જીવડું થઈ જાય ને પછી, નહીં તો પોતે શિવ જીવ શિવ નો ભેદ કેમ લાગે છે ને, કઈક ભૂલો માં છે, શું છે આ ભૂલ ભાગે તો ઉકેલ આવે, કોઈ ઉપરી કોઈ છે નહીં, ભગવાન નામનું જીવડું કોઈ ઉપરી, તમારો ઉપરી કોઈ છે નહીં, તમારો ઉપરી તમે પોતે જ છો, અને કોઈએ તમને બધા નથી, કોઈ તમારું હરિ કરે એમ છે નહીં, આ જગત નો નિયમ એવો છે કે કોઈ પણ જીવ બીજા કોઈને કિંચિત માત્ર પણ દખલ કરી શકે નહીં, સમજે ને, તમારે દખલ નો પરિણામ છે, શું છે, તમે જો દખલ કરવાનું બંધ કરી દો કોઈ દખલ કરી શકે નહીં તમને, એવું આ જગત છે, તમને લોકોની દખલ ગમત કરી, લોકોની દખલ ગમત કરી, પણ એ દખલ તમારા પરિણામ છે, શું છે, જે લોકો દખલ કરે છે ને એ બધા તમારા જ પરિણામ છે, માટે જો તમારો તમારી દખલ બંધ થઈ જશે બધે જગત બંધ થઈ જશે, મારી દખલ મારી બંધ થઈ ગઈ ને મને કોઈ દખલ કરતું નથી, માટે એનો અનુભવ પૂરો કરું છું, માટે દખલ સમજે ને, અને કોઈ ઉપરી છે નહીં, કોઈ બાપો ઉપરી નથી, તમે જ છો સાથી, પણ તમે ત્યાં કે ભૂલો અને બ્લન્ડર્સ, તમારા પોતાના બ્લન્ડર્સને લઈને તમે જીવ રૂપે રહ્યા છો, અને બીજું ભૂલો લઈને, તો બ્લન્ડર્સ હું તમને તોડી આલીશ, બ્લન્ડર્સ તમારે છૂટે નહીં, પછી ભૂલો તો તમે તમે જ નિકાલ કરી નાખો, તો ભલે ને, બ્લન્ડર્સ હું તમને તોડી આપીશ, પછી તમે ભૂલો રોજ દેખાશે, તમારી પોતાની જ ભૂલો દેખાય, કારણ કે ખરા ઘર યથા ઘર બેસી ગયા, ભૂલો દેખાય છે, રોજ દેખાય, પોતાની હાથે ભૂલ દેખાય, અને પછી શૂટ ઓન સાઈટ, ભૂલ દેખાય અને શૂટ ઓન કરવું છે, નહીં તો ભૂલો પછી ભૂલો ઘટે જ નહીં, તો તમને કોઈ ભૂલ કબૂલ કરે ખરા, હા કોલ ના કરજો, અક્કલ ના કોખરા, 1004 ના આવે, તું ભૂલ કરવું કર, તરત ક્રોધ માન માયા લોકો નબળી છે કે જબરી છે, સફળતા મળે તો જબરાઈ, સફળતા મળે તો નબળાઈ, સફળતા મળે ના મળે તો નબળાઈ, નબળાઈ નબળાઈ નબળાઈ, ક્રોધમાન માયા લોક પર સફળતા ના મળે તો નબળાઈ, સફળ ના મળે, સફળ થાય તો જબરાઈ છે, ધરું છે ખરો, બીજું તો ખરા, આટલી બધી નબળી છે, નબળી માની બેઠો છે, એ જે રોજમાન માયા લોભ એટલે શું, કે પોતાની પાસે જે કઈ સિલક છે એને આપી, શું કહ્યું એને, તે વખતે એમ લાગે કે મારું માની, તો અરે હું સિલક આપીને માની, કઈ વખત નથી માની, શું ખબર પડી ને, રોજમાન માયા લોભ એ નિર્બળતા છે, એ જેનું ગયું નહીં તે પરમાત્મા થયો, શું થયું, નિર્બળતા નથી એટલે નિર્બળતા, એટલે શું છું તમારા ઘરે અનંત અવતાર કૂતરો થયો, બલાવો થયો, ભેંસ થઈ ગયો, શું કર્યા કરશે, શું ભાઈ પણ ફોન થી બોલે બધું, સમજે ને, હું બોલું છું મારે કહેવાય નહીં, તો તારી તારી નહીં આવે, શું કહે, કારણ ભાન નથી ને, ભાન નથી ને, રહસ્ય ભાન નથી ને, જગત નું રહસ્ય ભાન નથી, એટલે બધું ગમે તે કરે, એટલે અમારે કેવું કે તમે બહુ મોટા માણસ, એવું તેવું કહીને પટાવી દેવા પડે, શું કરવું પડે, હા કૂતરું બચબચ કરતું હોય તો આમ કરવું પડે, કૂતરા ને પંપાડવું ના પડે, ત્યાંથી નહીં કરી ખાય, તો એ મોટા માણસ તો એ જ કહેવાય, જેને આણ સંભાન નથી, આણ સંભાન એ મોટા માણસ, શું કહ્યું, એને હાચવા પડે, અને જેને ભાન હોય તેને શું હાથે પડે, જે જાગ્રત ને શું હાથે. એટલે તમે જ ને તમે લખ્યું ને તમે આરોપી, એ લોકો તો એવું જ છે ને. તમારે ભેદ ને જોડવાની ઈચ્છા ખરી કે? સારી વાત ના સમજવાની ઈચ્છા હોય કોને નહીં, સારી વાત સમજવાની ઈચ્છા કોને ના હોય, કોને ના હોય. બરોબર, પૈસા ને લઈ ને ગુસ્સા થઈ ગયા હોય તો જરાક ગુસ્સા ઘટી કોઈ વળ્યા ઉતરી જાય. સત્સંગમાં આજે આવજો, સન્નામું આપ્યું તમે દહી તો આવી રહ્યા છે ને તમારા દીકરા તો નાટક ખાતે માને તે કંપની વાળા તૂટે બધા તૂટી જાય ને. ચલો હાથે આવ્યું મારે ગોળી મારે હાથે હાથે મારું વાત છે. દીક્ષા દે અને મૈયા પિંગલા, દીક્ષા દે અને મૈયા પિંગલા એવું બોલે ને. એ જોનારા છે તે એના નાટકમાં જોનારા નાસી ગયા તો હજુ આયા નથી, ચાલી વર્ષથી પતા વર્ષથી. અને એને એને પૂછ્યું હોત કે ભાઈ તમને બહુ દુઃખ થતું છે, સાહેબ ના ના હું તો લક્ષ્મીચંદ છું, આ તો મારો પાઠ બચાવવાનો હતો. એ લક્ષ્મીચંદ ભૂલે ખરો, એ ના ભૂલે ને, લક્ષ્મીચંદ ભૂલે ના ભૂલે. નાટક બધું છે ને તારે કમ્પ્લીટ નાટક એ નાટક બધું છે, એ નાટક જ છે. આ ફક્ત ભાન ભૂલ્યા શું થયું, ભાન ભૂલ્યા નાટક કરવાનું છે. સસરા કઈ કે તમારા સસરા હતા કે આપડે કઈ હા હું તારો સસરો, પણ નાટક ના કેવું નાટક ના અંદર ખાણે જાણું છે હું કોણ છું. આપણે સમજ માં આવી બરોબર છે ને, એ છે નાટક જ છે ને જગત. આ ઇસલ થયેલું નાટક છે, કોઈ ગોઠવ્યું નથી, એનું રિહર્સલ થઈ ગયેલું છે. શું છે નહીં તો પછી અત્યારે રિહર્સલ કરવું પડે, રિહર્સલ થઈ ગયું છે. એટલે અત્યારે એને ખબર છે કે મારે આવું જ ગમે છે, કારણ કે જે પાઠ એને માગ્યો છે તે જ પાઠ આપ્યો છે, ફરી આવું ગુણવા પડે છે. જે પાઠ માગ્યો છે તે જ એને આપ્યો છે. જે ગામમાં શિવરી ગામમાં કોઈ ગમતું છે એમને આ કલર માગેલું ગમ છે આ બધું જે નાટક મળેલું છે બધાના પોતાના સહી પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે નું છે. આ બધું છતાં અત્યારે ફરી જાય છે, મારે આવું કેમ કાંઈ કોકનું જુએ છે ને, પેલા ને આવું છે મારે આવું છે, તે બુદ્ધિ અમને ભરાય રહેશે બરાબર. પછી પોતાને ગમતી જ વસ્તુ એક્ઝેક્ટ ડાયવર્સ પછી નક્કી કરીને આવ્યો તેથી થાય છે. કઈ નવું નથી થતું, બધું નાટક નું છે પણ ડાયવર્સ. પણ આ તો સાચો ડાયવર્સ, મેં ડાયવર્સ લીધા કે તમને નાટક જેવું આટલી ઉંમર ખુદ નહીં લાગેલું કશું, નાટક જ છે તો નાટક જ છે. પણ હું કોણ છું એ ભૂલી ગયો છે, ભર્તુહરી બોલે પણ હું કોણ છું ભર્તુહરી તો જાણતો એમ દરેક લક્ષ્મીચંદ છું. તમે મળી પણ નાટક બજાવ, તમે કોણ છો એ જાણતા નથી ને. હા એટલે નહીં તો નાટક કહેવાય જ નહીં ને, નાટક તો હું કોણ છું એવું જાણે એમ દરેક. તું તો તું તો શું કરું, તું કોણ છો જાણો ને નિરંતર, તો એ જાણવા એની જરૂર છે. સેલ્ફ નું રિયલાઇઝ ગ્રેજ્યુએટ થયેલા કેમ નહીં, હે ગામડામાં તો ભણેલ ભણતર ના હોય બહુ નહીં, અને એ બાજુ કોલેજ વોલેજ નહીં ને. કોલેજ છે પાટણમાં, પાટણમાં પાટણ હે કોલેજ પાટણમાં છે પાસે, પાટણ સુધી આવવું પડે. પાટણ એ તો ભણતર તો ભાવ મળી લેશે ને, ઘડતર અને સમજ સારી ફરજાવી જાય બેનો સિમેન્ટ જામે ખરો નહી જામે નહી બહુ સરસ કામ કરે ગણતર નો પક્ષ આ ભણતર નો પક્ષ આ બે પક્ષ બે જુદા હોય છે ગણતર ને ભણતર બંને ને પક્ષ ને સ્વીકારે તારે ગણતર નહીં કહું ગણતર કરું ગણતર કરું અને આ તો અસલી મો બહુ ગણતર હોય બહુ પાક આવે ખેતી જવે તો 1,00,000 માણસ ને મૂકી દે વાર ના લાગે પણ દુતારા હોય તો ચેતરે સાંજે આવો પાછા ઓછા પૈસા નાની હોટલ માં રે તારીખ 16/5/78 મહાત્મા બાબુભાઈ ને ત્યાં વડોદરા તમે તે ક્રિયા થાય તેનો કરતા તમે નથી હોતા પણ આ તો શાંતિ થી માલ થઈ મેં કર્યું ઘરે થી બીજો ભગવાને નહીં કરતા મને એક એકદમ એક મને ત્યાં ચિંતા કાર્ડ તો નથી પહોંચ્યું એટલે ત્યાં તેની સામે મને જવાબ મળ્યો કે પાર્ટનરશીપ કેટલી આ છોકરાઓ મારી ઘેર થી આ બધું ભેગું થાય બધા પાડતા ને અમારું કોઈ ચિંતા નહીં કરતું હું એકલો કઈ આગળ માથે ઓરવા બધું એ વિચાર મને બતાવી નથી ભાઈ ને આ બસ અભ્યાસ તમારી ગઈ આ બીજી 18 કલાક પછી આવે છે બસ દેખાય એટલે રાજુ આવી આ આવી બસ એટલી બદલાવ કરી તમને એનો અર્થ તમે તમે જતા રહો એથી હું તો હું જો જુલાબ આવું ને તમે જતા રહો આતાના દર્દી એવા છે કે એ હંમેશા સાચો દ્વૈત હોય ને તો એને ગુનેગાર જ બનાવે જૂઠા ને હાથે બનાવે તમારે પાકા ચીબડા ને આપડે લાત મારીએ પડ્યા વચ્ચે તો શું થાય એટલે એટલે શાસ્ત્રકારો કહ્યું છે કે આ કવિ નો મામલો એવો છે કે છોકરા ને હલાવશો નહીં ને તો ફાટી જશે કે છે ચીકલા પેટ અને પછી ગઈ બાપા ગઈ બા કરવું પડશે જરા કદાચ હલાવશો જ નહીં કે છે શું કે ધીમે ધીમે પટાઈ પટાઈ પટાઈ પટાઈ હે બા હલાવશો નહીં તો ફાટી જશે કે છે પેલો હું તો આમ તો હલાવું નહીં તો ફાટી ગયેલો જોડે જોવો પડે આપડે એના કરતા આપડે ફટાઈએ જ નહીં શું જોડું આપી હતી લઈ લેવું ફાટી ન જતું હોય અમે પાકા ચીમડા જેવા છે પેલા પૂરી કાકડીઓ જેવા હતા આમ ઠોકા ઠોક કરે તો કાકડી તૂટે પણ ફાટી ના જાય જોડો ના બગાડે એવું થતું આવું નહીં થતું કાકડી જેવા ખરા ચીમડા જેવા નહીં ના પણ પેલા કાકડી જેવા હતા અમારા વખત કાકડી જેવા હતા અને આ તો પાકવા ચીપડા જેવા છે આ બિચારા બધા તો અમે હલાવીએ તૂટી જાય તૂટી જાય માટે અમને તો અમને જેમ જેમ કહ્યું પટાઈ પટાઈ કામ લેવાનું એ મને ગાળ મળે તમે કહું કે તારી વાત હાથી બાદ દેશ ને થોડી વાર એમ કહ્યું પટાઈ પટાઈ લેવાનું શું થાય એને આ સમજણ છે એને ધન નથી મારું શું થશે તે તો મારું શું થશે આવું પરિણામ શું આવશે એનું ભાન નથી એટલે વિચારો આવું કરે છે પણ મને તો ખબર છે કે વિચારમાં આવું થઈ રહ્યું છે હવે એને શી દશા થશે એમ તમે સમજો ને એટલે અમને બહુ જુદી રીતે કરતી કામ લેવું પડે એવું તો અને અમે કરતી લઈએ છીએ એમ સારું ચાલે છે મારી ભાવના એ હતી કે કોઈ પણ જીવ મને ભેગો થાય એટલે શાંતિ થઈ જોઈએ શું થયું એનું દુઃખ ઓછું થવું જોઈએ ખરાબ થઈ જાય છે શું થયું એ કેટલા નું ખલાસ થઈ ગયા દુઃખ કેટલાક ને ઓછા થયા છે એમ કરતું બધું ગાડું ચાલે વધુ નથી દુઃખ કોઈ નહીં પણ અહીં વધુ નથી બીજી જગ્યાએ તો શું થાય આપડે દસ પહેલા અત્યારે હોય તે છૂટી પડે પછી ફરી દે આપી એટલે ઊંધું વધે દુઃખ જો અહીં તો આલવા કલર ને બીજું દુઃખ વધે નહીં એ તે કશું નહીં ને અને બીજા તો લેવાના ને આપવા પડે હા કે બધું મઠ મઠ બધું હોય ગાડીમાં ફરવું હોય જોઈએ ને બધી આફતો જાણવાની છે એમ તો સારું થઈ એક આવી ગઈ આ જગત મારી આફતો માંથી પસાર થવાનું છે આ જેટલા 15 વર્ષો છે એ 15 વર્ષ એવા આફતો માંથી પસાર નિરંતર એક આજ ગઈ જ્ઞાન એવું છે એટલા માટે આ જ્ઞાન એવું છે કે પછી એને આફત આવે તો આફત એને હલાવી ના શકે તો ક્યાં જવાનું કરવાની શું થાય? એટલા માટે કુદરતી નીકળ્યો હું નિમિત્ત છું, અને કુદરતી આમાંથી આમાં હવે આવી ગયો એની બધી ચિંતા વિંતા બધું કહ્યું. શું કહ્યું? ચંદ્રકાંતભી તમે વાત કરી તમારું ગટર બધું રહેશે. સાડી લાવો, સોનું લો, કબાટ લો, પૈસા વાપરવા નીકળ્યા હતા. પાછા લઈ જવા પડે તમને બધું, પાછા લઈ જવા પડે ના વપરાય કે વાપરવા જ થાય નહીં. નક્કી કરી વેપાર નથી વાપરતો. હા નક્કી કરનારું કોણ? હા બસ તે હરિયા ચાલો બસ બોલા એને મછલી જોડે માછલી જોડે કરી છે. મછલી કર કર વિનાશી જો અજાણે કુંડે જગ સમંદર આ જગત ના સમુદ્ર માં અજાણ થી મછલી ફર્યા કરે એમ આ દેશ નો બોલે ને પ્રતિષ્ઠિત જોશીલા નિરુપમ જ્ઞાન કરવાની એવા જોશીલા તે પાસે તંપીલા તે કલે બ્રહ્માંડે તંપીલા અમર અક્રમ ની મસ્તાની. મસ્તાની કઈ જયા કઈ મસ્તાની આધારે બોલે છે? અમર અક્રમ ની મસ્તાની ના આધારે બોલે છે. બોલાય નહી કે છે મસ્તાની કઈ છે? તો અક્રમ ની મસ્તાની કે કેવું સુંદર લખે પણ સારું કહેવાય. કારણ કે ચીબડા નું કહ્યું ને આડો જ નહીં એવી કે છો ચીબડા ને આડો નહીં ને પાકા ચીબડા અલગ બંધન લાગે છે. તમે બંધાયેલા જેવું લાગે છે? નથી લાગતું. પછી મોક્ષ કરે મળે બંધાયેલો છે એવું ભાન થાય. બંધાયેલો પરવશ છે, પરવશ લાગે છે સંસારમાં? પરવશતા લાગે છે એવું તો લાગે છે. જેના તેના પરવશ પોલીસ વાળો પણ ઉપર આવ્યા છે ત્યારે રે ખરેલો કે છે. જાણે મારા બાપ ની દુનિયા હોય એવું કરે છે ને બધા. અને ઘેર સ્ત્રી શું કરે? ડફળાઈ મારે ડફળાઈ ના ડફળાઈ ના વારો આવે તારે બધું પરમેટ છે. અને પેલું મુક્ત ભાવ કોઈ ઉપરીત નહીં. મોક્ષ એટલે મુક્ત ભાવ જ્યાં દુઃખ જ નહીં. આ દુઃખ દુઃખ ગમતું નથી. શું આ સુખો તો કલ્પિત સુખ છે બધા જે અત્યારે બોલો છે ને એ તો સાચા સુખ નહીં ને. સનાતન સુખ તો એનો એન્ડ જ ના આવે. સનાતન સુખ તો મને 1998 પ્રાપ્ત થયું ત્યાં પછી એન્ડ જ નથી આવતો. દુઃખ આવે ને પછી એન્ડ સુખ થયું. એન્ડ સુખ જોઈએ છે તમારે? પછી પૂછવું પૂછજો ને. બધું મગજ આવ્યા સત્સંગ માટે જ બીજું કામ છે. કીધું તું તો દર્શન કરવાની ઈચ્છા હોય એટલે આવ્યા. પણ આ તો સારી ભાવના કહેવાય ને. બધા લોકોને કહ્યું છે બધા રાહ જોઈને બેઠા છે તે તરીકે આવે. પણ એમ જ બધી પાછા ખર્ચો કરીને આવ્યા અને ગાડી ની ભીડ કઈ દેવી દેવી એ ભાવના બહુ સારી કહેવાય. તમે પડે ને આ જેટલું આયા એટલું લાભ વધારે મળે. લાભ વધારે મળે કે ના મળે?